إنما يستجيب الذين يسمعون والموتى يبعثهم الله ثم إليه يرجعون. سوائے તેના નથી કે તારી વાત તેઓ જ કબૂલ કરી લે છે કે જેઓ ધ્યાનથી સાંભળે છે અને મોત પામેલાઓને અલ્લાહ પાછા ઉઠાડશે પછી તેઓ તેની જ હુજૂરમાં ફેરવવામાં આવશે. وقالوا لولا نزل عليه آية من ربه قل إن الله قادر على أن ينزل آية ولكن أكثرهم لا يعلمون. અને તેઓ કહે છે કે તેના પાલનહાર તરફથી તેના પર કોઈ નિશાની કેમ ઉતારવામાં નથી આવી. તું કહે કે બેશક અલ્લાહ એ બાબત કરી શકવા માટે તાકતવર છે કે કોઈ નિશાની ઉતારે, પણ તેઓ માંથી ના ઘણા જાણતા નથી. يطير بجناحيه إلا أمم أمثالكم ما فرطنا في الكتاب من شيء ثم إلى ربهم يحشرون. અને જમીન પર કોઈ જાનવર એવું નથી તેમજ પોતાની બે પાંખો થકી ઉડતું પંખી પણ એવું નથી કે જેઓ તમારી જેમ જાતિ સમૂહ ટોળીઓ ધરાવતા ન હોય. અમોએ આ કિતાબમાં કોઈ પણ રીતની બાબત પડતી મૂકી નથી. પછી તેઓ બધા પોતાના પાલનહાર સમક્ષ ભેગા કરવામાં આવશે. والذين كذبوا بآياتنا صم وبكم في الظلمات من يشأ الله يضلله ومن يشأ يجعله على صراط مستقيم. અને જે લોકો અમારી નિશાનીઓને જુઠલાવે છે તેઓ બહેરા અને મૂંગા હોય નાસ્તિકપણાના અંધકારમાં પડેલા છે. અલ્લાહ જેનાથી ચાહે છે તેનાથી હિદાયત સાચા રસ્તાની ઓળખાણ ખૂંચવી લે છે અને જેને ચાહે છે સાચે રસ્તે ચડાવી દે છે. قل أرأيتكم إن أتاكم عذاب الله أو أتتكم الساعة أغير الله تدعون إن كنتم صادقين بل إياه تدعون فيكشف ما تدعون إليه إن شاء وتنسون ما تشركون. أي رسول تو کہے کہ شون تمہیں ایم دھاری بیٹھا چھو کہ جو اللہ نی سجا تمہیں پکڑی لے અથવા તમારા પર કયામત આવી જાય તો તમે ઘણા બધા ખુદાના દાવામાં સાચા હો તો કહો કે અલ્લાહના સિવાય બીજા કોઈને મદદ માટે બોલાવશો, પોકારશો નહીં, બલકે તેને જ તમે પોકારશો. પછી તે ચાહશે તો જે વાતના હલ માટે તમોએ તેને પોકાર્યો હશે તે ટાળી દેશે. અને તમે જેમને શરીક કર્યા છો, ભાગીદાર કર્યા કરો છો, તે બધાને તે વખતે ભૂલી જશો. وَلَقَدْ أَرْسَلْنَا إِلَى أُمَمٍ مِّن قَبْلِكَ فَأَخَذْنَاهُم بِالْبَأْسَاءِ وَالضَّرَّاءِ لَعَلَّهُمْ يَتَضَرَّعُونَ فَلَوْلَا إِذْ جَاءَهُمْ بَأْسُنَا تَضَرَّعُوا وَلَكِنْ قَسَتْ قُلُوبُهُمْ وَزَيَّنَ لَهُمُ الشَّيْطَانُ مَا كَانُوا يَعْمَلُونَ. અને સાચે જ અમોએ તારી પહેલાની ઉમ્મતો તરફ કૌમો તરફ રસૂલો મોકલ્યા હતા. પછી અમોએ તે કૌમોને ખૂબ જ ગરીબી અને માંદગીમાં બીમારીમાં સપડાવ્યા કે કદાચ ને તેઓ કરગરવા લાગે, આજીજી કરવા લાગે. પછી જે વખતે અમારો અઝાબ અમારી સજા તેમના પર આવી પહોંચી ત્યારે તેઓ શા માટે કરગર્યા નહીં, આજીજી કેમ ન કરી? પણ વાત એ છે કે તેમના દિલ સખત થઈ ગયા હતા અને જે કામો તેઓ કર્યા કરતા હતા તેને શૈતાને તેમની નજરમાં શોભિતા બનાવી દીધા હતા. فلما نسوا ما ذكروا به فتحنا عليهم أبواب كل شيء حتى إذا فرحوا بما أوتوا أخذناهم بغتة فإذا هم مبلسون. પછી જ્યારે તેઓ તે નસીહતને બોધપાઠને ભૂલી ગયા જે તેમને કરવામાં આવી હતી, તો અમોએ પણ તેમને વધુ ઢીલ આપવા માટે તેમના ઉપર દરેક વસ્તુઓના દરવાજા ખોલી નાખ્યા, અહીં સુધી કે તેઓ તે વસ્તુઓથી જ્યારે ઘણા ખુશ થયા કે જે તેમને આપવામાં આવી હતી, ત્યારે અમોએ તેમને અચાનક પકડી લીધા. પછી અઝાબ આવતા જ તેઓ નિરાશ ને માયુસ બની રહી ગયા. قل أرأيتم إن أخذ الله سمعكم وأبصاركم وختم على قلوبكم من إله غير الله يأتيكم به انظر كيف نصرف الآيات ثم هم يصدفون. છેવટે ઝુલમગારોની જડ વંશને કાપી નાખવામાં આવી, અને બધા વખાણ અલ્લાહને જ માટે છે જે બધી દુનિયાઓનો પાળનારો છે. એ રસૂલ, તું કહે કે શું તમે એમ સમજો છો કે જો અલ્લાહ તમારી સાંભળવાની તાકાત તથા તમારી જોવાની તાકાત લઈ લે અને તમારા દિલો પર મહોર મારી દે, તો અલ્લાહ સિવાય એવો કોણ માબૂદ છે, પૂજવાને લાયક છે, જે તમને તે વસ્તુઓ પાછી આપી શકે? જોઈ લે અમે નિશાનીઓને કેવી રીતે હેરવી ફેરવીને બયાન કરીએ છીએ, છતાં તેઓ મોઢું ફેરવી ચાલ્યા જાય છે. કુલ અરઅયતકુમ ઇન અતાકુમ અઝાબુલ્લાહિ બગ્તતન ઔ જહરા હલ યુહલકુ ઇલ્લા અલ્કૌમુ ઝાલિમૂન. وما نرسل المرسلين إلا مبشرين ومنذرين فمن آمن وأصلح فلا خوف عليهم ولا هم يحزنون. કહે કે શું તમે એવું સમજો છો કે જો અલ્લાહનો અઝાબ, અલ્લાહની સજા તમારા પર ઓચિંતી આવી પડે અથવા ખુલ્લી રીતે આવી પડે, તો ઝુલમગારો સિવાય બીજાઓને પણ હલાક કરવામાં આવશે? અને અમે રસૂલોને કોઈ બીજા મકસદથી નથી મોકલતા, પણ લોકોને ખુશખબર આપનારા તથા ડરાવનારા, બીવનારા તરીકે જ મોકલીએ છીએ. પછી જેઓ ઈમાન લાવે તથા સારા કામો કરે, તેમને ન તો કાંઈ ડર રહેશે અને ન તો તેઓ ઉદાસ થશે. والذين كذبوا بآياتنا يمسهم العذاب بما كانوا يفسقون. قل لا أقول لكم عندي خزائن الله ولا أعلم الغيب ولا أقول لكم إني ملك إن أتبع إلا ما يوحى إلي قل هل يستوي الأعمى والبصير أفلا تتفكرون. અને જેઓ અમારી આયતોને, અમારી નિશાનીઓને જુઠલાવશે, તેમને તેમની નાફરમાનીના કારણે અઝાબ પકડી લેશે. તું કહે કે હું તમને એમ તો નથી કહેતો કે મારી પાસે અલ્લાહના ખજાના છે, અને ન એમ કહું છું કે હું ગેબનું ઇલમ ધરાવું છું, અને તમને ન આ કહું છું કે બેશક હું એક ફરિશ્તો છું, હું તો સિર્ફ જે મારી તરફ વહી કરવામાં આવે છે તેને જ અનુસરું છું, તે મુજબ જ કરું છું. તું કહે કે શું આંધળો અને દેખતો સમાન હોય છે? શું તમે એટલું એ વિચારતા નથી? وَأَنذِرْ بِهِ الَّذِينَ يَخَافُونَ أَن يُحْشَرُوا إِلَى رَبِّهِمْ لَيْسَ لَهُم مِّن دُونِهِ وَلِيٌّ وَلَا شَفِيعٌ لَّعَلَّهُمْ يَتَّقُونَ. અને જે લોકો પોતાના પાલનહાર સમક્ષ ભેગા થવાથી બીક રાખે છે, તેમને તે કુરાન થકી બીવડાવ કે તેમના માટે તે અલ્લાહના સિવાય ન કોઈ મદદગાર છે, ન કોઈ ભલામણ કરનાર, કે કદાચ ને તેઓ ગુનાહોથી બચતા રહે, પરહેજગાર બને. ولا تطرد الذين يدعون ربهم بالغداة والعشي يريدون وجهه ما عليك من حسابهم من شيء وما من حسابك عليهم من شيء فتطردهم فتكون من الظالمين. અને જેઓ પોતાના પાલનહારને તેની ખુશી હાંસિલ કરવાના મકસદથી સવાર સાંજ પોકારતા રહે છે, તેમને તું હાંકી ન કાઢ. તેમના હિસાબમાંથીનું તારા ઉપર કાંઈ જ નથી, તેમજ તારા હિસાબમાંથી તેમના ઉપર કાંઈ નથી. છતાં જો તું તેમને હાંકી કાઢશે તો તું ઝાલિમોમાંથીનું થઈ જશે. وَكَذَلِكَ فَتَنَّا بَعْضَهُمْ بِبَعْضٍ لِيَقُولُوا أَهَؤُلَاءِ مَنَّ اللَّهُ عَلَيْهِمْ مِنْ بَيْنِنَا أَلَيْسَ اللَّهُ بِأَعْلَمَ بِالشَّاكِرِينَ. وَإِذَا جَاءَكَ الَّذِينَ يُؤْمِنُونَ بِآيَاتِنَا فَقُلْ سَلَامٌ عَلَيْكُمْ كَتَبَ رَبُّكُمْ عَلَى نَفْسِهِ الرَّحْمَةَ أنه من عمل منكم سوءا بجهالة ثم تاب من بعده وأصلح فأنه غفور رحيم. અને એવી જ રીતે અમે કેટલાકને કેટલાકથી અજમાવીએ છીએ, પરીક્ષા કરીએ છીએ, જેથી દોલતમંદો ગરીબોને જોઈને બોલી ઉઠે છે કે શું અમારામાંથીના આ એ જ નીચ લોકો છે કે જેમના પર અલ્લાહે ઇસ્લામની સુબુદ્ધિ આપી એહસાન કર્યો છે? શું અલ્લાહ શુકર માનનારાઓથી તમારા કરતા વધુ જાણકાર નથી? અને એ રસૂલ, જેઓ અમારી આયતો ઉપર ઈમાન રાખે છે, તેઓ જ્યારે તારી પાસે આવે ત્યારે તું તેમને કહે કે તમારા ઉપર સલામ થાય, તમારા પાલનહારે પોતાની જાત ઉપર રહેમત વાજિબ કરી દીધી છે, માટે તમારામાંથી જે કોઈ જાહેલિયતમાં અજ્ઞાનતામાં કંઈ બદી કરી બેસે, ગુનાહ કરી બેસે અને તે બાદ પસ્તાવો કરી લે તથા ભૂલને સુધારી લે, તો અલ્લાહ મોટો માફ કરનાર ને રહેમ કરનારો છે. وكذلك نفصل الآيات ولتستبين سبيل المجرمين. قل إني نهيت أن أعبد الذين تدعون من دون الله قل لا أتبع أهواءكم قد ضللت إذا وما أنا من المهتدين. قل إني على بينة من ربي وكذبتم به ما عندي ما تستعجلون به إن الحكم إلا لله يقص الحق وهو خير الفاصلين. અને એવી જ રીતે અમે અમારી આયતોને વિગતવાર બયાન કરીએ છીએ, ને તે એટલા માટે કે ગુનેગારોનો રસ્તો બધાઓ ઉપર જાહેર થઈ જાય. એ રસૂલ, કહે કે જેમને તમે અલ્લાહના સિવાય પુકારો છો તેમની ઇબાદત કરવાની, તેમની પૂજા કરવાની મને બેશક મનાઈ કરવામાં આવી છે. કહે કે હું તમારી ઈચ્છાઓ મુજબ કરીશ નહીં, જો એમ કરું તો ચોક્કસ જ હું સાચા રસ્તાથી રખડી જાઉં અને હિદાયત પામેલાઓમાંથીનો, સાચા રસ્તાઓ પર રહેલામાંથીનો રહું નહીં. તું કહે કે બેશક હું મારા પાલનહાર તરફથી રાજમાર્ગ પર છું અને તમે તેને જૂઠલાવો છો. જે અઝાબની, જે સજાની તમે ઉતાવળ કરો છો તે મારા અધિકારમાં નથી. અધિકારને હક સિર્ફ અલ્લાહને જ છે, તે સત્ય જ બયાન કરે છે અને એ જ સૌથી સારો ફેંસલો કરનારો છે. હે રસૂલ, કહે કે જેની તમે ઉતાવળ કરો છો તે જો મારી પાસે હોત તો ચોક્કસ જ મારા તમારા વચ્ચેના મામલાનો ક્યારનોય અંત આવી ગયો હોત. અને અલ્લાહ ઝાલિમોના હાલથી સારી રીતે જાણકાર છે. وعنده مفاتيح الغيب لا يعلمها إلا هو ويعلم ما في البر والبحر وما تسقط من ورقة إلا يعلمها ولا حبة في ظلمات الأرض ولا رطب ولا يابس إلا في كتاب مبين. અને ગેબી ખજાનાઓની ચાવીઓ તેની જ પાસે છે કે જેનાથી તેના સિવાય બીજા કોઈ વાકેફ નથી. અને તે ખુશકી તથા તરીની બધી વસ્તુઓ જાણે છે. અને એક પાંદડું પણ એવું નથી પડતું કે જેને તે જાણતો ન હોય. અને જમીનના અંધકારમાં એવું એક કણ નથી કોઈ, અને એવું કોઈ લીલું કે સૂકું તણખલું નથી કે જેનું બયાન રોશન કિતાબમાં ન હોય. وهو الذي يتوفاكم بالليل ويعلم ما جرحتم بالنهار ثم يبعثكم فيه ليقضى أجل مسمى ثم إليه مرجعكم ثم ينبئكم بما كنتم تعملون. અને તે અલ્લાહ એ છે જે રાત્રે ઊંઘમાં તમારી રૂહને આત્માને કબજ કરી લે છે, અને દિવસે જે કામો તમે કરી ચૂક્યા હો છો તે પણ જાણે છે. પછી તે તમને તે દિવસમાં ઉઠાડી ઊભા કરે છે કે જેથી જિંદગીનો નક્કી કરેલો સમય પૂરો થવા પામે. પછી તેની જ હુજુરમાં તમારું પાછું ફરવું થશે. પછી જે કાંઈ તમે કર્યા કરતા હતા તેનાથી તે તમને વાકેફ કરી દેશે. وهو القاهر فوق عباده ويرسل عليكم حفظة حتى إذا جاء أحدكم الموت توفته رسلنا وهم لا يفرطون ثم ردوا إلى الله مولاهم الحق ألا له الحكم وهو أسرع الحاسبين. અને તે પોતાના બંદાઓ પર પૂરેપૂરો હુકુમત રાખનાર સત્તાવાન છે, અને તમારા પર હિફાજત કરનારા ફરિશ્તા મોકલે છે અહીં સુધી કે જ્યારે તમારામાંથી કોઈનું મોત આવે છે તો અમારા મોકલેલા ફરિશ્તાઓ તેનો અંત લાવી મૂકે છે, અને તેઓ તેમ કરવામાં કોઈ પણ રીતે કોતાહી કરતા નથી. પછી તેમને અલ્લાહ યાની તેમના સાચા માલિક તરફ ફેરવવામાં આવે છે. ખબરદાર થાઓ, બધો અધિકાર ને હક તેનો જ છે, અને તે સૌથી ઝડપી હિસાબ લેનારો છે. قل من ينجيكم من ظلمات البر والبحر تدعونه تضرعا وخفيا لئن أنجانا من هذه لنكونن من الشاكرين قل الله ينجيكم منها ومن كل كرب ثم أنتم تشركون. أي رسول تو کہے કે ખુશકી તથા તરીના અંધકારમાંથી, ભીના તથા સુખાના અંધકારમાંથી તમને કોણ છુટકારો આપે છે? જ્યારે કે તમે કરગરી કરગરીને, આજીજી કરીને અને છાના છાના એવી દુઆ માંગો છો કે જો તે અમને આ આફતમાંથી પાર ઉતારી દે તો ચોક્કસ જ અમે શુકર કરનારા થઈ જઈશું. તું કહે કે અલ્લાહ જ તમને તે અંધકારમાંથી તથા દરેક મુશ્કેલીમાંથી છુટકારો આપે છે, છતાં પાછા પણ તમે તેના શરીકને ભાગીદાર બનાવો છો. قل هو القادر على أن يبعث عليكم عذابا من فوقكم أو من تحت أرجلكم أو يلبسكم شيعا ويذيق بعضكم بأس بعض انظر كيف نصرف الآيات لعلهم يفقهون. أي رسول કહે કે તે તમારા પર તમારા માથા પરથી અથવા તમારા પગો નીચેથી એકાદ અઝાબ મોકલવાને સજા મોકલવાને તાકતવર છે, અથવા તમને જુદા જુદા ગિરોહમાં પક્ષોમાં પાડી ગૂંચવણમાં નાખી દે અને તમારામાંના કેટલાકોને કેટલાકોની લડાઈની મજા ચખાડે. તું જો અમે અમારી આયતોને કેવી રીતે ઉલટી સુલટી કરી બયાન કરીએ છીએ કે કદાચને તેઓ સમજી શકે. وكذب به قومك وهو الحق قل لست عليكم بوكيل لكل نبأ مستقر وسوف تعلمون. અને તારી કોમ તેને જુઠલાવે છે, જો કે તે સત્ય જ છે, સાચું જ છે. તું કહે કે હું તમારા પર દેખરેખ નાખનારો નથી જ. દરેક આગાહીનો એક નક્કી કરેલો સમય છે અને તે આગળ જતા તમે જાણી લેશો. وَإِذَا رَأَيْتَ الَّذِينَ يَخُوضُونَ فِي آيَاتِنَا فَأَعْرِضْ عَنْهُمْ حَتَّى يَخُوضُوا فِي حَدِيثٍ غَيْرِهِ وَإِمَّا يُنْسِيَنَّكَ الشَّيْطَانُ فَلَا تَقْعُدْ بَعْدَ الذِّكْرَى مَعَ الْقَوْمِ الظَّالِمِينَ. અને જે વખતે તું તે લોકોને અમારી આયતો ને નિશાનીઓના બારામાં ખોટી તકરારો કરતા જોવે તો તું તેમના તરફથી મોઢું ફેરવી લે, જ્યાં સુધી કે તેઓ બીજા કોઈ વિષય પર વાદવિવાદ શરૂ ન કરે. અને અગર શૈતાન તને તેમ કરવાનું ભૂલાવી દે તો યાદ આવ્યા બાદ ઝાલિમ લોકો પાસે બેસ નહીં. وَمَا عَلَى الَّذِينَ يَتَّقُونَ مِنْ حِسَابِهِمْ مِنْ شَيْءٍ وَلَكِنْ ذِكْرَى لَعَلَّهُمْ يَتَّقُونَ. અને જે લોકો પરહેજગાર છે, મુત્તકી છે, તેમના માથે તે ઝાલિમોના હિસાબની કાંઈ પણ જવાબદારી નથી, પણ એટલી જ કે તેમને યાદ દેવડાવતા રહે કે કદાચને તેઓ બુરાઈ કરતા અટકે. وَذَرِ الَّذِينَ اتَّخَذُوا دِينَهُمْ لَعِبًا وَلَهْوًا وَغَرَّتْهُمُ الْحَيَاةُ الدُّنْيَا وَذَكِّرْ بِهِ أَن تُبْسَلَ نَفْسٌ بِمَا كَسَبَتْ لَيْسَ لَهَا مِن دُونِ اللَّهِ وَلِيٌّ وَلَا شَفِيعٌ وَإِن تَعْدِلْ كُلَّ عَدْلٍ لَّا يُؤْخَذْ مِنْهَا أُولَئِكَ الَّذِينَ أُبْسِلُوا بِمَا كَسَبُوا لَهُمْ شَرَابٌ مِّنْ حَمِيمٍ وَعَذَابٌ أَلِيمٌ بِمَا كَانُوا يَكْفُرُونَ. અને તે લોકો કે જેમણે પોતાના દીનને મઝહબને સિર્ફ રમતગમતનું સાધન બનાવી રાખ્યું છે અને આ જિંદગીના જીવને તેમણે ધોખો આપ્યો છે, તેમને તેમની હાલત ઉપર છોડી દે અને કુરાન થકી બોધને સબક આપતો રહે કે જેથી એમ ન થાય કે કોઈ વ્યક્તિ કયામતના દિવસે પોતાની કરેલી કમાણીઓના કારણે આપત્તિઓમાં તકલીફમાં સપડાઈ જાય. તે વખતે અલ્લાહના સિવાય તે વ્યક્તિનો મદદગાર કે ભલામણ કરનારો કોઈ પણ બનશે નહીં. અને અગર તે ગમે તેવો મહાન બદલો આપવા ચાહશે તો તે પણ તેના તરફથી સ્વીકારવામાં કબૂલ કરવામાં આવશે નહીં. અને તેઓ એ જ છે કે જેઓ પોતાના કર્મોના કારણે, અમલોના કારણે તકલીફમાં જ પડ્યા રહેવા દેવામાં આવશે. અને જે વાતનો તેઓ ઇનકાર કર્યા કરતા હતા, મનાઈ કરતા હતા, તે કારણે તેમના માટે ઉકળતા પાણીનું પીણું અને દુઃખ આપતી સજા હશે.